પણ ચાર પ્રકારના શ્રોતાઓ કથામાં હોય છે. ઓ સાંભળજો, શબ્દ શું છે? શ્રોતા. શું છે? એના ચાર રીતે ઉચ્ચાર થાય છે અને એમાં ચાર પ્રકારના શ્રોતા છે. બહુ મજાની વાત. હા, પહેલો પ્રકાર શ્રોતા ઉપર ચાલે છે. શેના ઉપર? એને ચાર પ્રકારે બોલાય છે અને એમાં ચાર પ્રકારના શ્રોતા હોય છે. તળપદી ભાષાની રીતે એના અપભ્રંશ માસાણા ચરોતરિયા બધું જુદું જુદું બોલતા હોય, એમાં જુદું જુદું જુદું જુદું છે. જો પહેલો શ્રોતા કોણ? શ્રોતા. કથામાં જાય સુવાજ જાણે આવે, શ્રોતા સુતેલો જ જયારે જોવો ત્યારે કથામાં જીત. આપણે મંગળાચરણ કર્યો હોય ત્યાં આપણને થાય, પણ આને તો બ્રહ્મરસ વરસે છે શું? હજી તો આપણે મંગળાચરણ સદા હો, જે કહીએ એમાં હા પાડે. આપણે કહી તમે તો સાવ નાલાયક છો, જે કયો એમાં હા પાડે. બોલો. શ્રોતા. એક ગામમાં મહાત્માજી આવેલા ને, એમાં એક જણો એક ગામમાં હતો ને, કોઈની કથામાં જાય ને, આડોજી પાડોજી, એમણે કીધું મહાત્માજી બહુ સારા આવે છે ને, સાંભળી લીધા જેવા છે, જિંદગીમાં કંઈ સાંભળ્યું ને તમે આવો. તો પરણે લઈ ગયા ને, આમ ગામડા ને ગામમાં હોય તો ત્યાં તો ઓસરીમાં બધું બેસાડીને કરતા હોય, તો મહાત્માજી બેઠા છે, બધા લોકો બેઠા છે, આને કંઈ રસ નહીં, પરણે લઈને બેસાડી તો કોઈ દી કંઈ ગયેલો નહીં. પરણે આવવું પડેલું, રાતનો સમય, નિરાયતે થાકેલો, ખૂબ કામ કરેલું, જમેલો પણ ખૂબ, અને કોઈ દીધું સ્ટેવ નહીં, થાંભલીને ટેકો લઈને બેઠો ઓસરીને કોરે, અકડેઠેઠ માનો મેદની હતી, બેઠાની સાથે તેને ગોલું પાકી ગયું. હવે તમને એની એની ગરદણી જે હતા ને, એની બકરી એક ત્યાં બાંધેલી, તે બકરાને ટેવ પડી ગઈ હોય છે, તમે આમ કરો ને તે સામે આમ કરે, બકરાને ટેવ હોય, બકરા બકરું લડે, શિંગડીઓથી લડે, એટલે તમે એની સામે આમ કરો એટલે તરત આમ કરે, એને ઢીક લે સામી. હવે ઓઈલો જે થાંભલીને ટેકે બેઠો હતો, એ તો ઊંઘમાં આમ કરે, ઓલે ફેરવીને અહીં પડખામાં મારે, ઓસરી ને કુંવર ઉપર બેઠેલો ઊંઘમાં, અને સેજ આમ થાય, બકરીને એમ થાય મારી આમ ઢીંક લે છે, એટલે બકરી ફેરવીને એને ઢીંક આ મારે, આ પડખામાં શિંગડા આવે, એટલે વળી પાછો જાગી જાય. પણ એટલો બધો થાકેલો ને, એટલું બધું જમેલો ને, એટલી બધી ટેવ વગરની વાત આવી ગયેલી, તો એને હું ઉડે નહીં, થોડું આમ આમ કરીને પાછો હોઈ જાય, પાછી આમ કરે બકરી ફેરવીને એ મારે, પડખામાં શિંગડી મારે. દોઢેક કલાક આવો પ્રોગ્રામ આવ્યો. અને પછી મહાત્મા એ કથા પૂરી કરીને પછી બધા શ્રીપતિ એમ કરીને બધા ઉઠીને હાલતા થઈ ગયા, એટલે રસ્તામાં પછી આને ઉઠાડીને લેતા ગયા, હાલતા ગયા, એટલે પાડોશી તો એમણે કીધું ને, જોયું ને મહાત્મા ના એક એક વેણ પણ રુદિયામાં લાગે હો, બોલ્યો કે મને તો બધા પડખામાં વાગ્યા. મને રુદિયામાં વાગ્યા નહીં, બધા પડખામાં વાગ્યા હો, આમ જોઈ લો ઢીમચા થઈ ગયા. કે એટલે એ મહાત્મા ના વેણ નથી, બકરા ના શિંગડા છે. સોતા સુતા જ હોય, તમારે ઉઠાડવાના પૈસા દો તોય ના ઉઠે. પણ ચાલો કદાચ કોઈ ન સુવે, યાદ રાખજો, બહુ મજાની વાત છે, આ છેલ્લે છેલ્લે અર્ક છે. હા, કદાચ ન સુવે, આમાં ઊંઘમાં નિદ્રાથી ન સુવે, પણ સુતેલા હોય. સુતેલા મતલબ શું? શું કીધું હોય કાંઈ ને સમજે કાંઈ, સુષુપ્ત દશા, જળ જેવી, પથ્થર જેવી, હા, કીધું હોય કાંઈ ને સમજે કાંઈ, હા, એવું જ કરે. બોલો નહીં, એક જણો દવાખાને ગયો બાપો, ડૉક્ટરે દવા આપી ભાભાને, લ્યો લ્યો આ ત્રણ દિવસ દવા લેજો અને પોપૈયા ઉપર રહેજો. હવે ડોક્ટરે તો એમ કીધું પોપે પોપૈયા ઉપર રહેજો, એટલે પોપૈયું ખાઈને રહેજો. બાપા ગયા ગયા ઘરે જ ના આવ્યા, છોકરા ગોતવા નીકળ્યા, કોકની વાડીએ પોપૈયા ઉપરથી ત્રીજે દિવસે ચડ્યો, પોપૈયા ચડીને બેઠો બાપો. બોલો, ડોક્ટરે કીધું છે પોપૈયા ઉપર રહેજો, પોપૈયા ઉપર રહેજો એટલે પોપૈયું ખાઈને રહેજો. એક છોકરો જુવાન જોર લઠ્ઠ જેવો, એની વૃદ્ધ માને દવાખાને લઈ ગયો વૈદ પાસે, એટલે વૈદ્ય પછી બોટલમાં શીશી આપી દવા, મોટી શીશી ભરીને દીધી, લ્યો આ લઈ જાઓ, અઠવાડિયા સુધી માજીને આ દવા છે ને આ પીવડાવજો, પણ હલાવીને પીવડાવજો. હવે મા દવા હલાવવાનો શેક વેલ બિફોર યુઝ એવું લખ્યું હોય, દવા પીવો એ પહેલા એને ખૂબ હલાવજો, તળિયે બેસીને જાય. હવે આણે એવું સાંભળ્યું અને એવું સમજ્યું કે ત્રણ ટાઈમ લઠ જેવો માણસ દોશીને હલાવે, રાયડું નાખે, અરે પણ દાદા મને હું કર માને આવું કરે છે, હવે મારા રોયા હું તો ગલતી થઈ ગઈ. અરે પણ વૈદ્ય બાપાએ કીધું છે, પણ કઈ આવું કે નહીં કીધું હોય તે ચાર દીમાં મારી નાખી, મોકલી દીધી ઉપર ડોશીને, બોલો દવા પડી રહી ડોશી વહી ગઈ. બુદ્ધિના લઠ એમ. આ હસવાની વાતો છે, પણ સત્સંગમાં લોકો આવું શું કરે? આપણે તમે એમ કહો, અજામિલ નો પ્રસંગ તમે વર્ણવો સરસ મજાનો, કે અજામિલે મહાઘોર પાપ કર્યા, વિભિચાર કર્યા, દારૂ પીતા, બધું માંસાહાર કર્યા, બધું કર્યું, અને સાધુએ એને કીધું કે તમે છોકરા નામ નારાયણ પાડજો, અને અંતે નારાયણ એમ છોકરાને બોલાવ્યો અને અજામિલ નો ઉદ્ધાર થઈ ગયો. તો આવા જે સોતા હોય ને, સોતા જડ બુદ્ધિ લઠ બુદ્ધિ, એ શું કે બસ બહુ સરસ વાત છો, વાહ ગમે કરો નામ જપો, આવા હોય આને કહેવાય સોતા. શું આવ્યું? નામનો બહુ મહિમા છે, ગમે કરો લસણ ડુંગળી ખાવ, બધું ખાવ, દારૂ પીવા, બધું બરોબર, બધું બરોબર, પણ નામ લ્યો ભગવાન, બસ નામમાં તાકાત છે, પાપ બાળીને ભસ્મ કરી નાખે. એક જણા નજરે જોયો, માકડ મારતો જાય ને સામે સામે કરતો જાય, એટલે કેમ તક શું મોક્ષ થાય ને સત્સંગમાં જન્મ ધરે. અરે આ તો ગજબ ફિલોસોફી છે. આ સોતા કેવા? જડ બુદ્ધિ, જડતા, કથામાં બેઠા હોય પણ સોતા કહેવાય, સુષુપ્તા. આવો જડ બુદ્ધિ, લઠ બુદ્ધિ. ભગવાન બુદ્ધે પ્રવચન કર્યું રાતના સમયે, પછી એમ બોલ્યા, જોજો મજાની વાત. એટલે ભગવાન બુદ્ધે પ્રવચન પૂરું કરતા એમ કહ્યું કે હું કહેવાનું બંધ કરું છું, હવે રાત્રિના અંતિમ કાર્ય કરીને સૌ સુઈ જાઓ, રાત્રિનું અંતિમ કાર્ય કરીને સુઈ જાઓ બસ. એટલે ભગવાન બુદ્ધનું કહેવાનું શું હતું? ધ્યાન કરીને સુઈ જાઓ, રાત્રિનું અંતિમ કાર્ય આજ ને. એમાં ચોર બેઠો તો એ કે લ્યો એમણે શું કીધું, અંતિમ કાર્ય કરીને સુઈ જાઓ. ચોરે એનો અર્થ કર્યો, ચોરી કરીને પતાવીને સુઈ જાઓ. વૈશ્યક બેઠી હતી, અંતિમ કાર્ય કરો, વિચાર કરો પછી સુઈ જાઓ. વેપારી બેઠો તો હિસાબ કિતાબ કરી બધું ગણી પછી સુઈ જાઓ. પણ જે સાધુઓ હતા, ભગવત ભક્તો હતા, સાધકો હતા, ધ્યાન કરીને સુઈ જાઓ. સોતા આ બધા લઠ બુદ્ધિ, જડ બુદ્ધિ. એટલે આપણે કહ્યું છે, સાંભળો છો ના? સૌ સૌનો અર્થ ઇન્ટરપ્રિટેશન રાખીને સાંભળતા હોય. આમાં હું જે સેન્સથી કહું છું એ સેન્સથી બધા સમજતા છે, એ માનતા નહીં હો તમે એવું. આમાંથી ઘણા તો તમે એની જો વાત સાંભળો ને તો તમને ત્રણ દી તાવ આવી જાય એવું સમજાવે કે સ્વામીએ શું કીધું. હા હા સ્વામી આમ કીધું, એવું આપણે કીધું જ ના હોય, એવો અર્થ પકડીને બેઠા હોય. એ સોતા છે, ભલે જાગતા હોય પણ જડ બુદ્ધિ છે. બીજા છે છોતા, છોતા શેરડીના બધું ચૂસી ચૂસીને કેવો છોતો થઈ ગયો, કીડીઓ અડે નહીં, એવો કોઈ રસ નહીં તમે જો. હા આ જ્ઞાન સત્ર થાય ને ત્યારે એવા એવા આવે છે નમૂના, એ બેઠા હોય, મારે બોલવાનું થાય હું જોઈ લઉં એ આવ્યા છે. હા પછી એ બાજુ મૂઢ જ મોઢું જ ન કરું. તમે ભક્તિની વાત કરો, જ્ઞાનની વાત કરો, હાસ્યની વાત કરો, શૂરવીરતાની વાત કરો, સમજણની વાત કરો, ગમે તે વાત કરો, કશું જ અસર નહીં. આપણને થાય કે આના કરતા થાંભલા જવાબ આપે છે. થાંભલાને કહે એ તો થાંભલો પડઘો આપે, એ ભજન કરજો તો થાંભલો બોલે ભજન કરજો, એના કરતા થાંભલો જવાબ આપે પણ ઓઇલો જવાબ ન આપે. ભૂલીએ ચૂકે જો એની તરફ જોવાઈ જાય તો આપણો નશો ઉતરી જાય. તમે એમ માનો છો આમાં મારી દ્રષ્ટિ ફરતી હોય, પણ અમુકને આમ જોવો જ નહીં, કોઈ દી જિંદગી નો જોવો. આમ દરેક આમ જ મને મારી વાત નથી પણ લગભગ જોતા આવડે ને ખબર પડી જાય, આંખ છે ને એ દિવાન છે, આ દિવાન ખાનો. તમે કોઈની સામે આંખ માંડી જોતા આવડે ને ખબર પડી જાય આનામાં અક્કલ કેટલી છે. એમ મારું માપ મને કાઢતાનું હોય ને તો હું કથા કરી કોઈની સાંભળે ને કોઈની કથા બેઠી ને પહેલાં હું બારીમાંથી ચારે બાજુ જો એ કઈ રીતે કેમ આંખ માંડીને જોઈ મને ખબર પડી જાય આના અક્કલ કેટલી છે અને આને કેટલી સત્સંગની ભૂખ છે, એ તરત ખબર પડે. બાકી એના ડોળા જોઈને ખબર પડી જાય કાંઈ નથી આમાં. હા એટલે અમુક હોય બિચારા હશે આવે ભાવથી આવતા રામ જાણે, પણ એ છોતા જેવા તમે એની સામે જોવાય જ નહીં. જો જોયું નશો ઉતરી જાય તમારો, તમે એટલી સરસ વાત કરતા ભાઈ એની સામે જુઓ નશો ઉતરી જાય તમને, કારણ કે આમ બુદ્ધિ એની પાછળ પાછા પડે. ભાઈ હાસ્યની વાત આવે તમે હસો, ગંભીરતાની વાત આવે ગંભીરતા, કરુણની વાત આવે તો આંખમાં જરા ભીનાશ આવે, ભક્તિની વાત નહીં ભાવની વાત આવે તો ભયમ હૈયું ભીનું ભીનું થઈ જવું જોઈએ અને એકાકાર શ્રોતાને વક્તા થવા જોઈએ એમ જવું જોઈએ, રસ જરવો જોઈએ ને. અરે ઘટાટો વાદળા વરસાતા હોય એવો આ ચોમાસું મંડાણું, ચોમાસું ને સત્સંગ સરખા કહેવાય, એમાં પલળે નહીં તો ક્યાં પલળવાનું હોય. એટલે અમુક લોકો છોતા જેવા સૌ બસ આપણને એમ થાય રોજ મરણ ના કાગળ આવતા રોજ બસ. ત્રીજો પ્રકાર છે સરોતા, સોતા, છોતા અને સરોતા. સરોતાનો અર્થ થાય છે સુડી, સુડી સુડી સુડી કાપે ને, એ કથામાં બેસે પણ કાપે જ કાપે જ. તમારે આપણે અમુક લોકોને ઓળખી છે એ આયોજન કરે, બધા સાધુને બોલાવે, બધાની પાસે પ્રવચન કરાવે, એ જાય પછી બધાની ટીકા કરે, બોલ્યો આમ બોલ્યો આવો છે, બોલ્યો આમ બોલ્યો આવો છે. એટલે તમારે બધાની ટીકા કરવી છે, તમને કોઈ સારો નથી લાગતો તો તમે જાતે જ બોલીને ફંક્શન પૂરું કરો ને, તમે શું કામ બધાને કાપ કાપ કરો છો અને પાછા શું કામ બોલાવો છો તમે. એ સરોતા છે, સુડી જેવા છે, કાપે જ. આપણે વાત કરતા શું આવી ગયા બીજી, જરાક આટલી બધી જ્ઞાનની ઊંડાણની વાતો માસ પીપલ બધા આમાં કોણ સાંભળે કોણ સમજે, જરા કંઈ હલકી ફૂલકી ભાવની ભક્તિની વાતો કરવી જોઈએ. આ બધા લોકો કંઈ તત્વની ઝીણી વાતો સમજવાના છે, બસ એક દારૂ મંડી રાખવાનું, સમજીને ઓડિયન્સને સમજીને વાતો કરવી જોઈએ. આટલી બધી ઊંડી વાતો હોય જ્ઞાનની, સારું. પછી જો તમે ભાવની ભક્તિની ચરિત્રની વાત કરો, ચરિત્ર અહીંથી આવી ગયા ને અહીંથી આવી ગયા ને આ કંસને માર્યો ને ઓલાને માર્યો ને કુલિયાવાળી પાડે હાથીને માર્યો ને આ ગામથી પહેલા ગામ ગયા ને ફલાણ ગામ ગયો, એ જ કરવાનું. અરે કાંઈક એની અંદર મર્મ હોય એવી વાતો કરવી જોઈએ, સમજણની વાતો કરવી જોઈએ, ભલે હળવી હળવી રીતે કામ કરીએ. તો ચાલો પછી આપણે બધી સમજણની વાતો હળવા હળવા દ્રષ્ટાને નાખી હસવાની વાતો હોય સત્સંગમાં, હા હા હી હિ કરવાનું હોય, સત્સંગ છે એમાં હા હા હિ ક્યાં ભાવે, ક્યાં ઓછા પુરાણોના એવા દ્રષ્ટાંતો શાસ્ત્રોના દ્રષ્ટાંતો છે તે એ ન આપણે લેવાય. આપણે શું કામ બીજા કંઈ એમાં હા હા હિ થાય એવું લેવું જોઈએ, એટલે આપણે બીજા પુરાણોના એવા બધા દ્રષ્ટાંતો લઈને આપણે વાત કરીએ તો શું કે સર્વોપરિની આપણે માણસો છીએ, આપણે સર્વોપરિની માનનારા છીએ, આપણે આપણા ગ્રંથો છે બીજી વાતો શું કામ કરવી જોઈએ છે. અને શ્યાંગડું પૂછડું કાંઈ ન મળે, આવા આવા હોય છે, આ હોય છે બસ, ગમે તે બોલો ને ગમે તે બોલે કાપે જ તમારી એ સુડી જેવા બેઠા જ હોય, સરોતા છે. અને એક જ ચોથો પ્રકાર છે એ શ્રોતા છે, એ શ્રોતા છે. મોર કુ ધ્યાન લગ્યો ઘન ઘર છે ડોર છે ધ્યાન લગ્યો, નટકી દીપક ધ્યાન પતંગ લગ્યો પનિહારી કો ધ્યાન લગ્યો મટકી જળું બી જાય તમારા, આમ જેમ ઘનઘોર વાદળા છાય અને મોરલો ટહુકા મંડે કરવા, દોર ઉપર નટ ચાલતો હોય તો એને એમ દોરડા ઉપર નજર લાગી ગયું, આ ડોળું ક્યાંય જોવે નહીં. હે પનિહારી માથે પાણીને ઘડો લેતો હોય તો એના ઘડા ઉપર આમ નજર એક તાર થઈ જાય, કૂવામાં પાણી ભરતી હોય બેડું માથે લઈને જતી હોય તો એમ, અને દીપક જલાવો તો પતંગિયાનું ધ્યાન એના તરફ આમ એક ટસ થઈ જાય, એમ કથામાં રસ જામી ગયો હોય એને શ્રોતા કહેવાય. પણ એવા શ્રોતામાં પણ ચાર પ્રકાર છે, હા એમાંય ચાર છે. એક, તમને લોખંડની ખીલી આપું અને એ ખીલી તમે પાણી તળાવનું હોય સરોવરનું હોય નદીનું હોય દરિયાનું હોય તમે આમ નાખો અને કાઢી લ્યો, કાંઈ અસર થાય? એક એવા હોય છે, ભલે ને આમ તમે એકાગ્ર થઈને તલ્લીન થઈને તમારે કથા સાંભળતા હોય, પણ જરાય એને અસર ન થાય. તમે ગોતી ના શકો ખીલી ક્યાં તમે નાખી હતી, કોઈ અસર નહીં, કોઈ નિશાની નહીં, કોઈ એમાં તમે કઈ સ્પોટ દેખાય નહીં. તમે ગોતી ના શકો કાંઈ મેં ખીલી નાખી હતી પાણીમાં. એવા એ પણ માહિતીની રીતે જે સાંભળવા આવતા હોય ને, એ કે કોઈ સારું દ્રષ્ટાંત મળે, કોઈ મુદ્દો મળે તો આપણે પ્રવચનમાં કામ આવશે, કોઈને કહેવામાં કામ આવશે, અથવા ડાયરી લખીએ છીએ ને એમાં કામ આવશે. આ ઇન્ફોર્મેશન એકઠી કરવાનું, જ્ઞાન વૃદ્ધિ કરવાનું, એ જે બધા છે ને એવા એ લખી લે, પણ અસર કંઈ ન થાય. કારણ કે એને તો ઉપયોગ થાય કથામાં કે પ્રવચનમાં કે ક્યાંય જગ્યાએ એ છે, એટલે એને અસર થાય નહીં. માહિતી સાથે લેવા દેવા છે, પોતાનો માઇલો જગાડવા માટે નથી. અને લખ્યું છે માહિતી પૂર્વક એટલે એકાગ્ર થઈને સાંભળતા હોય ને, પણ એને પોતાને અસર ન થાય. એ અમારે આ જે સાધુઓનું વક્તા થવાનું હોય ને, એ બધી કથાઓ સાંભળે, હા સાંભળીને પછી પ્રવચનને ઓર જમાવી દે, કોને ખબર છે ક્યાંથી લીધું છે. પણ એને અસર થાય નહીં, એને તો જમાવટ કરવી છે. એટલે પાણીમાં ખીલી નાખીને કાઢી લ્યો, અસર કશી ન થાય. કારણ કે એને બીજાને ઇમ્પ્રેસ્ડ કરવા છે, પણ પોતે ઇમ્પ્રેસ્ડ થવું નથી. એ પાણીમાં ખીલી નાખ્યા બરાબર. હવે બીજો પ્રકાર, એની એ જ ખીલી, આ જાડા કામળા નથી ઓઢાડવા જતા તમે રાતે, જાડા કંબલ બ્લેન્કેટ જાડા, એમાં તમે ખીલી મારો તો થોડીક તમને આમ જોવો ને તો દેખાય કે અહીંયા નાખી છે. પણ આમ એકવાર આમ હલી જાય ને, પછી કોઈ ગોતી ના શકે કે આમાં ખીલી ક્યાં ઘોંચાડી હતી. એમ એકાગ્ર થઈને સાંભળતા હોય. એ કોણ? એ સાહિત્યકારો. એ સાહિત્ય રસિકો તમે જુઓ ને બધા, તમે જો ઘણા, એ કેવા પ્રવચન કરે અને કેવા ગ્રંથો ગીતા ઉપર ને ભાગવત ઉપર ને રામાયણ ઉપર ને કેવું વિવેચન ને ઉપનિષદ ઉપર ને કેવું કેવું લખે. પણ હરામ કોઈ જો માળા કરતો હોય તો, કોઈ ભગવાન કૃષ્ણનું કે રામનું કોઈ ધ્યાન કરીને હરિભગત હોય, મકરંદ સાંઈ જેવા કોક ઓલિયા પુરુષ નીકળે, બાકી તો પાંચ લેખ લખે અને એક લેખ સેક્સનો લખે, બધો ભોંડિયો વાળતા જતા જીવનમાં બધા. તમે આ વાત તમે જોવો ને, કૃષ્ણના ગીતો લખે, વિવેચનો કરે, છાપાઓમાં આવે, બધું લખે. એક જ નહીં, આવા ઘણા મોટા ભાગના તમારે સાહિત્ય કરો, કેટલા વિવેચના, એની બુદ્ધિ આગળ તો આપણને એમ થાય કે આની બુદ્ધિ કેટલી ગજબની છે, પણ એકેય અધ્યાત્મ તરફ નહીં, એનો એકેયનો કોઈ ગુરુ નહીં અને કોઈ એનો ઈષ્ટ નહીં, ભજન બસ અને કોઈનું ભજન નહીં. મેં એ કહી વક્તા છે ને, નામ નહીં દઉં, એણે બહુ સરસ વાતો કરી હતી ને અહીંયા જ, પછી સવારે મળ્યા ને, એટલે મેં કીધું તમે આ બધી વાતો કરી, પ્રાર્થનાની નાની ઘણી વાતો કરી, તમે કરો છો? મેં ચોખ્ખું કીધું એને, બહુ એને માઠું લાગ્યું. મેં કીધું ભાઈ મેં તો તમને કદાચ જાગી જાય માઇલો, અને તમે કરતા થાવ એટલે મેં કીધું છે, તો મને કે તમારી સાંભળવાની તૈયારી છે? મેં કીધું હા. મને કે તમે પૂજા કરો? મેં કીધું હું તો કરું જ છું ને, જપ કરું, માળા કરું, બધું કરું છું, હું સાધુ જ છું. મને કે હું એવી વાતો કરીશ તમે પાયામાંથી હલી જાય છો, અને તમે જે કરો છો છોડી દેજો. મેં કીધું શરૂ જ કરો, શરૂ જ કરો. ઘણું કીધું, પછી મેં કીધું ભાઈ જેને શાબ્દિક રીતે જીવન જીવી ગયો હોય ને એ હલી જાય, જેને અનુભૂતિ કંઈક કરી હોય એ હલે નહીં. તમે લાખ કરો તો શું અસર થવાની છે? મારી નાખો તો માળા ભજન ના છૂટે નહીં, એટલે હું દિલથી કહું છું કંઈક કરો ને, ભજન કરો, થોડું પ્રાર્થના કરો. આ બોલ્યાનો કઈ ખાલી અર્થ નથી, પણ એ બધા સાહિત્યકાર કેટલું સમૃદ્ધ સાહિત્ય બધા આપનારા હશે, પણ એમાં ભગવાનનો ભક્ત તમે ખોળી આવો, અને ભાઈ એવા એવાના પ્રવચનો તમે સાંભળી આવો, હાલો બધે સાંભળો, મજા આવે તમારે. એવા ગીત ઉપર તમારે વિવેચન કરે, તમારી ચોટલી ખીતો થઈ જાય એવા વિવેચન કરે, પણ એના પ્રવચન સાંભળીને કોઈ દુર્ગુણ મૂકે કેજો. આ હાસ્યના પ્રોગ્રામો થાય, લોકો કેટલું બધું સાંભળે, પણ કોઈ બીડી મૂકે, વ્યસન મૂકે, માળા કરતો થાય, મંદિરે કરતો જાય, હે કોઈ બોલે. અને આ સત્સંગમાં ભલે આપણે કઈ કોઈ સાંભળતું નથી એમ ભલે કહીએ છે, છતાંય આ સાંભળીને કેટલાય જીવન શુદ્ધમય જીવે છે. એ ગમે એટલા ડાયરા થતા હોય ને, એમાંથી કેટલાને જીવન બદલ્યા, કેટલાને વૈરાગ ચીડ્યો. વાત સાચી, પણ છતાં અસર ન થાય. કેમ? રૂપિયા લઈને બોલે છે સાહેબ, એનો પ્રોફેશન છે. એટલે એ ખીલી તમે કામળામાં નાખો તો અસર કેટલી થાય. બોલે આપણે કોઈને સાંભળે તો અસર થાય. સાહિત્યકાર માણસ છે ને, કરુણ રસ આવે, આંખમાં પાણી આવી જાય. સાહિત્યકારમાં બેઠો હોય આંખમાં પાણી આવી જાય. હાસ્યની વાત કરો તો એનો દાદ દઈ દે કે શું માર્મિક વાત આવી છે, દાદ દઈ દે વાત ખરી. પણ અસર કેટલી રે? ખીલી કાઢી નાખી લ્યો એટલી વાર. એ નવરસ પ્રમાણે અસર થાય પણ જીવન ફરે નહીં. એ બધા સાહિત્યકારો. ઓ આ બીજો પ્રકાર. ત્રીજો, એ જ ખીલીને તમે જમીનમાં ખોંચાડો. જમીનમાં નાખો ખીલી, ત્યાં કાણું પડી જશે સાહેબ, કાણું પડી જશે. હા, પણ રે કેટલી વાર? એક દિવસ, બે દિવસ. લોકોને અવર જવર થાય, પશુને હરફર થાય, તો પછી પવનની ઝપટ બહુ આવે તો પાછું બધું સરખું થઈ જાય. એમ એવા શ્રોતાઓ જે છે, સારા છે, ભગવદી છે, ભગવાનના ભક્ત છે, સાંભળે છે, જીવવાની કોશિશ કરે છે, જીવે છે, ચડે છે, પણ વળી પાછો દેશકાળ ને કુસંગ ને કંઈક એવા સંસારના વ્યવહારની વિટમણા, એટલે વળી પાછું ભૂલી જવાય છે. કરે, ભજન શરૂ પણ કરે, બધું કરે, પણ પાછું વળી આ સંસારની અથડામણ છે એટલે વળી પાછું એને ભૂલાઈ જવાય. એટલે વળી પાછા મળીને આવીને કહે કે વાત સાચી, શરૂ કર્યું હતું પણ હમણાં પછી એટલી દોડધામ છે ને, એટલે થોડુંક ઝાંખું પડી ગયું છે. પણ એ જમીનમાં ખીલી ગાલી જેમ અસર થાય ને, એવો સાધક માણસ છે, ભક્ત છે, કરવું છે, કરે છે. પણ એ તો માયાનો પછી પ્રવાહ છે, એટલે એ તો શ્રીજી મહારાજે લખ્યું, નિર્વિકલ્પ સમાધિ થઈ હોય ને શિવ બ્રહ્મા જેવા હોય, એ જો નારાયણના ચરણારવિંદથી નોખા પડે તોય માયાના પ્રવાહમાં તણાઈ જાય તો બીજાની શું વાત છે. આ ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ માંગરોલના મહારાજ કે, એ જો બધી આ વસ્તુનું ધ્યાન ન રાખે સંસારમાં રહીને તો એનોય ઠા ન રહે તો બીજાની શું વાત કરવી છે. તો આમાં મુમુક્ષુ હોય, સાંભળે, બધું આચરવાનું કરે, પણ પાછો વ્યવહાર. અરે ભાઈ, તમે સંસારમાં છો એટલે તમને ખબર હોય છે, આ સવારે ઉઠો, સાત્વિકતા હોય, પૂજા કરો, કલાક દોઢ કલાક કીર્તન ભજન, એવું શાંતિ વર્તતી હોય. પણ જેવા તમે ઓફિસે પહોંચો ને થોડીક વાર થાય, તમને લાગે જ હયું તપ્પા માંડ્યું છે, આમ લાગે જ આ બધું ઉડતું જાય છે. કેવું સવારમાં ચિત્ત હતું શાંત, કેવું આમ ભગવાનમય હતું, અને હવે બધું હવા થવા માંડ્યું લાગે. બપોર થતાં થતાં તો આમ તમારે તાલકું ગરમ થઈ જાય. એટલે સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં લખ્યું, રોજ સાંજે મંદિર આવજો, આવજો એટલે પાછું ટાઢું થઈ જશે. હા ભાઈ, સાયકોલોજીકલ છે કે સવારે પૂજા પાઠ એ બધું કરો એટલે તમારે સાત્વિકતામાં જશો, પણ સાંજે પાછું તાલકું ગરમ થઈ જશે એટલે વળી પાછું અહીંયા આવશો તો ટાઢું થઈ જશે બસ. પણ બધા લોકો ઓફિસેથી ધંધેથી આવે એટલે નાહે ખરા, બાથરૂમમાં જઈ સારી રીતે નાહે, પણ સત્સંગમાં નહાતા નથી, મંદિરની બ્રહ્માનુભૂતિમાં નહાતા નથી. તો ત્રીજો પ્રકાર, ધરતીમાં ખીલી, એમાં મોટો ભાગ આવ્યા તમે બધા, આપણે બધા એમાં આવી. પણ ચોથો પ્રકાર ખીલીનો, લાકડામાં ખીલી માળો પતી ગયો, નીકળે નહીં તમારે, વાંકી વળી જાય પણ નીકળે નહીં. ખીલી મારી દો લાકડામાં, ઉખડે નહીં, જાય, કાઢવી હોય તો આંતરડું નીકળી જાય. હા, એમ એવો શ્રોતા, શ્રેષ્ઠ ભક્ત, સાધુ બોલ્યો, શાસ્ત્ર બોલ્યું, સીધું પિયર્સ છેદ કરી જાય. હા હા હા હા, કોના માટે છે? મારા માટે છે, મને કહી દીધું. વાર તો એ રામાનંદ સ્વામીની પાસે મયારામ ભટ્ટ આવતા હતા, અને મયારામ ભટ્ટ ગર્ભંગ થયા હતા, એમને પત્નીનું અવસાન થયું હતું, બધા એમ કહે. અને પછી ભટ્ટીજીને પણ એમ થાય કે લગ્ન કરી લઈએ, વાંધો નહીં, અહીંયામાં થોડું થોડું આમ થાય છે તો લગ્ન કરી લઈએ. બીજું પણ ગુરુને પૂછવું પડે, એ ગજબ વાત છે ને. બાકી બધા પરિણામ પહેલા કોઈ પૂછતું નથી, પરણે માથામાં વાગે પછી આવીને કે હવે આનું કેમ કરવું, તો ક્યાં પછી હવે શું છે. પછી આવ્યા ને સભામાં બેઠા, લોજ આવી ને રામાનંદ સ્વામી બોલતા હતા, સભા હતી એટલે એમ થયું સભા પૂરી થાય, જાણીતો પ્રસંગ છે પણ અનુરૂપ અહીં છે, સંગતિ છે એટલે યાદી આપું છું. પછી બેઠા અને વાત કરતા હતા રામાનંદ સ્વામી, રામાનંદ સ્વામી તો અંતર્યામી પુરુષ, હે, બોલતા બોલતા એમ બોલ્યા, ભાઈ અમને કોઈ એમ પૂછે કે આ સંસાર આવો છે પણ એમાં અમારે પરણવું છે. અરે ભાઈ, પરણવાની ક્યાં વાત કરો છો, ત્રણ ફેરા ફરી ગયો હોય માંડવામાં અને કોઈ મને પૂછે કે આ ચોથો ફરું તો હું ના પાડી દઉં. મયારામ ભટકે મને જ કીધું. આ લાકડામાં ખીલી ગઈ, લાકડામાં ખીલી ગઈ. આની જગ્યાએ આપણે હોય તો હજી શું કહે, વાત બરાબર છે પણ પૂછવું તો જોશે, પૂછી તો જોઈએ, વળી પાછું ડાપણ કરે. પણ જોયું લાકડામાં ગઈ ને ખીલી, મને જ કીધું. ત્રણ ફેરા ફરી જાય ને ચોથા ફેરા વખતે પૂછે કે પરણું તો હું ના પાડી દઉં. મયારામ ભટકે પૂછાય જ નહીં હવે, આ મને જ કીધું. અને આ જીવન એમ જ રહ્યા, વાત જ ઉચ્ચારી નહીં, બોલો. અને પછી થોડા વખતમાં રક્ષાબંધન આવી, ભટજી આવ્યા, રામાનંદ સ્વામીને કીધું, સ્વામી રાખડી બાંધવી છે, બાંધો. એ જમણા હાથે રાખડી બાંધી. રામાનંદ સ્વામી કે માગો ભટજી, શું આપું? બસ આપનો રાજીપો. રાજીપો ભટજી, આ થાંભલો છે, હા, એને સ્ત્રીનો ઘાટ થાય તો કે ના, જા દક્ષિણામાં એ આપું, જા થાંભલાને સ્ત્રીનો ઘાટ થાય તને થાય, જા. પૂરું વાત પૂરી. એટલે સંતોને સાંભળીએ છીએ પણ સંતોનું સાંભળતા નથી. જો સાંભળીએ તો પૂજા શરૂ થાય, માળા શરૂ થાય, સત્સંગ ગ્રહણ ન કર્યો હોય તો વિધિવત સત્સંગ શરૂ થાય, આ બધું છે, બધું થાય. પણ સાંભળે, પ્રગતિ કંઈ નહીં, મળવાનું નહીં, કંઈ કરવાનું નહીં, કંઈ વિચાર નહીં, નહીં ભગવાનનો આશ્રય, નહીં કાંઈ. અરે જીવન બદલાઈ જવું જોઈએ, ક્યાં મળે, ખુમારી ચડી જવી જોઈએ. સાંભળવું એ આ જનરલ સાંભળો એ ખોટું નથી, ત્યાંથી શરૂઆત છે. એટલે બે, સંતોને સાંભળવા પેલું, એ સાંભળવા, ન સાંભળવા એવું નહીં. જો ઘણાને હવે મેં હમણાં એક કહ્યું હતું ને તમને કે સમય ન મળતો હોય તો સવારે બાથરૂમ જાઓ, ભજન શરૂ કરી દો. એમાં તો તમારો ફરજિયાત સમય આપવો જ પડવાનો છે, અડધો કલાક, 20 મિનિટ, જેવી જેની શ્રદ્ધા. ઘણા જાજરૂમાં બેઠા હોય, કેટલો સમય વયો જાય, કેટલો વયો જાય, બોલો. એક હોસ્ટેલ છે, છાત્રાલય સ્કૂલના જાજરૂમાં બોર્ડ માર્યું હતું, જાજરૂ સ્કૂલમાં હોય, કોલેજ સ્કૂલમાં, એમાં જાજરૂમાં બોર્ડ માર્યું હતું, વિદ્યાર્થીને વંચાય એવું, કે અહીંયા જેટલું જોર મારો છો એટલું જોર મારો ને તો તમે ફૂલ્લી પાસ થઈ જાઓ. વાત તો ગજબ છે ભાઈ. સાંભળવું એટલે નાહવા જાય તો કોઈ કામ નથી ને, ભજન કરો. એમ મેં આ હમણાં બીજું ખોળી કાઢ્યું છે, એ અત્યારે કહી દઉં તમને. કોઈ કહે ને એને હું ફોનમાં કહું છું, આ નથી સમય મળતો ને કથા સાંભળવાનો, તો ના, જમવામાં તમને ગમે તે બે ત્રણ ટાઈમે, એક ટાઈમે તો ઘરના બધા ભેળા થાવ છો ને ડાઇનિંગ ટેબલ ઉપર, હા, ત્યારે સીડી ચડાવી દેવી, ગપ્પા મારવાના નહીં, કશું નહીં. છોકરાએ સાંભળે, દીકરીઓ સાંભળે, તમારા ઘરના ગમે અવળા હોય તો સાંભળે, અને કાંઈ ઘરના હરિભગત હોય ને જણ અવળો હોય તો એ સાંભળે. સીડી ચડાવી દેવાનું, ભલે ને બાલે વાતો કરે, બધું કરે, પણ એમ સાંભળતા, ચાવતા, ખાતા, ભજીયા વખાણતા, બધું વખાણતા, એમાં ક્યાંક શબ્દ આવે અને ધીમે ધીમે ધીમે અજવાળા થાય. માટે ડાઇનિંગ ટેબલ ઉપર એ સમય તો જવાનો જ છે, અડધો કલાક. આ જે એવા હોય ને સમય નથી મળતો એને કીધા જેવું છે, ડાઇનિંગ ટેબલ વખતે તમે મૂકી દો. જમવાનું જ છે, ઓલું વાગે રાખશે, અને કાંઈ ચિત્ર હોય તો મૂકી દો, તો બધું જોતા જશે. બસ એમાં ક્યાંક ક્યાંક કોઈ કોઈ રમૂજ કોઈને ગમતી છે તો એ અડી જાય છે, કોઈ બીજું અડી જાય છે, કોઈ યાક આપણી જેવું કંઈ ગમે તેને તમે માનતા હોય એની મૂકો ને, જમતી વખતે મૂકો, સાધુઓની કથા મૂકો. એ તમને છોકરાઓને, હમણાં એક હરિભગત આવે, બે છોકરા લઈને આવ્યા હતા, હરિભગત બહુ સારા. મેં કીધું છોકરાઓને હું પૂછ્યું, તેને કાંઈ ખબર નહીં. એટલે મેં કીધું તમે આને કાંઈ સંભળાવતા હતા? ના, કાંઈ નથી, શરૂ નથી કર્યું. મેં કીધા હું આ ઢાંઢા જેવડા થઈ ગયા તો કંઈ શરૂ ન કર્યું. અને પછી તમે અમારી પાસે આવીને રોશો, છોકરા અમારું કંઈ માનતા નથી, છોકરા અવળા થઈ ગયા છે અને વંડીઓ ઠેકી જાય છે, પણ ત્યાં તમે અત્યારથી આવે. એટલે મેં એને તરત કીધું, ડાઇનિંગ ટેબલ વખતે મૂકી દો, સાંભળશે, ટેવ પડી જાય છે છોકરાઓને, ઘણા છોકરાઓને પછી વ્યસન પડી જાય કે સાંભળ્યા વગર અમને પાચન થતું નથી, આ ફાકી છે સરસ મજાની, લવણ ભાસ્કર છે, હિંગાષ્ટક છે, આ કથા વાર્તા પચાવી દેશે, કથા વાર્તા બધું કરે, ભૂખે ઉઘાડે અને પાછું ખાધેલું પચાવે, મૂકી દો, સમય જવાનો જ છે, અમે સારામાં સારું. એટલે શ્રવણનું કરવું જ, કોઈ પણ હિસાબે શ્રવણ કરવું, સંતોને સાંભળવા, એ વાત કરવું જ, સમય લઈ જ લેવો. સીડી સાંભળવી, ઘરમાં સાંભળવા. તમે આમાં ઘણા એવા છે, આમ એક વળીયો ઘણાને હશે, ટુ વ્હીલર સત્સંગ હોય. ટુ વ્હીલર એટલે એના બે પગ પોતાના તમારા, ટુ વ્હીલર. અને ઘણાને ફોર વ્હીલ સત્સંગ હોય, એટલે બાયના બે અને જણના બે. એ ફોર વ્હીલ સત્સંગ કહેવાય, બે જણાનો સત્સંગ. એટલે અહીં ઘણા ટુ વ્હીલર વાળા આવતા હોય, બહેરા ના આવતા હોય, પણ આ સીડી મૂકો ને ઘરે સંભળાવો, ધીમે ધીમે સાંભળતા જશે, બધું સારું થશે, બધું સારું થશે. બસ સાંભળવું જ. અને સાંભળવામાં કેવું, બે વાત કરીને પૂરું કરી દઉં, સમય ઘણો ગયો છે પણ છતાં કહ્યા વગર રહેતો નથી. આ ચેપ્ટર ક્લોઝ કરવું છે એટલે તો સાંભળવાની ભૂખ હોવી જોઈએ. કોઈ આપણને શું કામ કે ભાઈ હાલો તમે આવજો આજે સત્સંગ છે, એટલે તમને ઘર જ નથી. હે, SMS નહોતો, ફલાણું નહોતું, તે કોના માટે છે? આ ભૂખ હોવી જોઈએ. ભૂખ લાગે તો તમે જોવો છો ક્યાંથી શું મળે છે, નથી મળતું. ભજીયામાં મરચાંનો દીટ કઈ બાજુ છે નથી જોતા, એમાં ભૂખાડવા થઈ ગયા. અવળું હવળું જેમ આવે એમ જવા દે, બોલો ભજી. તો આની ભૂખ હોવી જોઈએ, ભૂખ હોવી જોઈએ. અખો સોની આપણે ખાડિયાનો, એ પછી ભાગી ગયા ને એની કથા છે. પછી કાશી વિયા ગયા ને ફરતા ફરતા કાશી ગયા ને પછી ત્યાં એને વેદાંત શાસ્ત્ર નો અભ્યાસ કરવો, જાણવું. પણ આવી આ સોની અને ઓલા બધા બ્રાહ્મણો ભણાવે, જૂનો જમાનો કોણ ભણાવે? એમાં એક બહુ સરસ વેદાંત ભણાવે, પણ હવે એ બ્રાહ્મણોને જ ભણાવે. હવે એની પાસેથી વેદાંત નું શ્રવણ કરવું પણ કેમ થાય, બેસવા જ ના દે ને, જૂનો જમાનો. પણ જો અખાની ભૂખ જુઓ તમે, એ દ્રષ્ટાંત લીધા જેવું છે. અખાએ જાણ્યું કે રોજ સવારે વહેલા 5 વાગ્યાથી પણ વહેલા એ એના વિદ્યાર્થીઓને ભણાવે છે અને એને ઘેર ભણાવે છે. એને શોધી કાઢ્યું એટલે અખો ત્યાં પહોંચે અને એની પાછલી બારી જ્યાં ઉકરડો કચરો બધો નાખે ને એના ઉપર બેસે. ગંધાતું હોય, કુતરા હગી ગયા હોય એવું બધું, એ બધો કચરો નાખ્યો એઠવાડ બધો એના ઉપર અખો બેસે સવારમાં 5 વાગ્યા. હા, અને ઓલા બ્રાહ્મણ ઓલાને બધાને ભણાવે, શિષ્યોને બ્રાહ્મણોને. અને બોલતા બોલતા એ સવારમાં એ તમાકુ ને એવું બધું નાખેલું, આવો મોટો રહોળી થાય ને એવો પાનનો ગઠ્ઠો ચડાવીને બોલે, અને પાનમાં ઓલું ભેળું થાય ને થૂંક, એ પછી પિચકારી મારે ઓલી બારીમાંથી, એ બધું અખા ઉપર પડે, અખા ઉપર પડે. તો આખો બિચારો આમ કરે, આમ કરે અને સાંભળે. આમ સાંભળી સાંભળીને એને અખે ગીતાજી આખી લખીને એમાં વેદાંત ઉતાર્યું. વેદાંત તમે જોવો તો ખરા, વેદાંત ઉતાર્યું. આમાં કોઈ તમે સાંભળવા આવો છો, ત્યાં ગેલેરીમાં તમારીમાં કોઈ થૂકે છે? ઉલટાનો પડ્યો ભરીને સરસ મજાનો ગાજરનો હલવો જ ગયો છે, લે બાપા ખા. હે, સરસ મજાનો પ્રસાદ આપે છે. માથે થૂકે તોય કથા સાંભળે એને ભૂખ કહેવાય. અને સાંભળી લ્યો, માંગરોળના આણંદજી સંકેડિયા મહારાજે કીધું કે આણંદજી કા તું અમને રાખ ને કા તાર ઘરવાળ રાખ. અરે મહારાજ ભૂંડી કરી, મારે બે ની જરૂર. વાત એ સાચી ને, આમાં કોઈને આગળ પ્રસ્તાવ મૂકે તો કોણ એને સ્વીકારે? બે ની જરૂર મહારાજ, ઘરવાળીને જરૂર, રોટલા કોણ ઘડી દે અને તમને મૂકી દો તો મારું કલ્યાણ કરે કોણ કરે? મારે બે ની જરૂર છે મહારાજ, કે મારું માનતો નથી વિમુખ. હરિભક્તોને કહી દીધું, જો અમે જાય છીએ આ આને ક્યાંય બેસવા દેતા ને, જો આવે સત્સંગમાં અહીં મંદિરે આવે તો હળીકૂતરી કરીને કાઢી મૂકું. હવે આણંદજી સંઘીડે એવા હરિભગત, કથા દર્શન વગર રેવાય નહીં, આવે અંદર તો અવાય નહીં, પગથિયે બેસે. અને પગથિયે પેલા હરિભક્તોના બધા જોડા પીડ્યા હોય, પગરખા જૂતા ચપ્પલ એને પોતાના પાઘડીના છેડાથી સાફ કરે. અલ હરિભક્તો જો કીધું, એ ભાઈ મહારાજે ના પાડી છે ને, જો બોલો આણે ઘણા તો આવું બહુ ફાવે ને, આવું બહુ ફાવે. એટલે કીધું, જો આણંદજી ભાઈ આવ્યા છે, હડકુતરી હરી કાઢી મૂકો. એટલે આવ્યા પાસે બે પાંચ જણા, હે હડકુતરી કુતરી જા, હે કુતરી જા, વેજા વેજા, મહારાજ ના પાડે છે. આણંદજીભાઈ હાથ જોડે, આણંદજીભાઈ કે જો ભાઈ હું અંદર નથી આવતો, મહારાજે ના પાડી છે ને, મને વિમુખ કર્યો છે, અંદર નથી આવતો. પણ ભલામણ આ તો બજાર છે અને બજારમાં તો કૂતરાને બેહવાનો અધિકાર હોય તો મને કૂતરું માનીને તો બેસવા દો. અને આણંદજી સંઘેડિયા કૂતરું મોતાને માની અને બેસે, પગરખા સાફ કરે અને 6 મહિના નીકળી જાય. સહજાનંદ સ્વામી આવે તોય પાછા ત્યાં જ બેઠા ને પગરખા સાફ કરે. મહારાજ કે આણંદજી ત્યાં કેમ બેઠા છે? અંતર્યામી છે છતાં આવું કરે છે. એટલે કોઈ કીધું, મહારાજ તમે કઈ ગયા છો ને, અમે બરાબર પાડ્યું છો તમારું, આવું પાડે પાછા. હા, પાડવા જેવું કઈ ન પાડે. એટલે અમે આણંદજીભાઈ ગરવા નથી દીધા એટલે ત્યાં બેસાડ્યા છે. મહારાજ ઊભા થઈને દોડી અને આણંદજીભાઈને ભેટી પડ્યા. આણંદજી સાચો એકાંતી ગરીભક્તો, મારા બાપ તું છો, તું છો. આમ એટલે સંતોને પણ સાંભળીએ અને સંતોનું પણ સાંભળીએ. ગમે એટલી કથા કહેવાય પણ જો ફેરફાર ન થાય તો કેવું કહેવાય? ગાય નાની હોય તો વાછડી કહેવાય, મોટી થાય એટલે ઓળકી કહેવાય, પછી એને ગાય કહેવાય, ફેરફાર થાય. ભેંસ છે ને, નાની હોય ત્યારે પાડી કહેવાય, મોટી થાય ત્યારે ખડાઈ કહેવાય, અને પાછી પુખ્ત થઈ જાય એટલે ભેંસ કહેવાય. અરે બોતળું ઊંટિયું કેવું છે? એ નાનું હોય ત્યારે બોતડું કહેવાય, મોટું થાય ત્યારે કરલિયું કહેવાય, અને પુખ્ત થઈ જાય ત્યારે ઊંટ કહેવાય. પણ એક પાડો એવો છે, એ જન્મે તોય પાડો, જુવાન થાય તોય પાડો, ઘરડો થાય તોય પાડો, અને મરી જાય તોય પાડો. એમ સત્સંગમાં બેસે જરાય ફેરફાર ન થાય, એ ના બોલાય. માટે જો ભાઈ, હવે તો સીધું જ તમને કરો અપીલિંગ વસ્તુ કરું છું. તમે ભજગોવિંદ સાંભળો છો, બળ કરી કરીને ભાઈ ઘણી બધી વસ્તુઓ તમારા મારા બધાના જીવનને સ્પર્શે એવી વાતો કરી છે. ભગવાન ભજવાની, નામ મહિમાની, સત્સંગ મહિમાની, સાધુની ઘણી બધી વાતો કરી છે, ભજનની, માળાની, જપની, ધ્યાનની બધી. પણ એ સાંભળીને નાખી નહીં દેતા, પણ જીવનમાં ફેરફાર કરજો. માળા ન કરતા હોય તો માળા કરજો, પૂજા ન કરતા હોય પૂજા કરજો, તિલક ચાંદલો ન કરતા હોય તિલક ચાંદલો કરજો. હે, અને જેણે સત્સંગ ગ્રહણ ન કર્યો હોય એને વિધિવત સત્સંગ ગ્રહણ કરજો, સાધુઓને સેવજો, આ બધું કરજો. વચનામત ન વાંચતા હોય તો વાંચજો, શિક્ષાપત્રી રોજ વાંચજો, કીર્તન કરજો, માળા કરજો, વંદુ કરજો, ધ્યાન કરજો, બધું જે કહેવાયું છે એ ધીમે ધીમે બધું કરજો, તો તમે આ સાંભળ્યું કહેવાય, નહીતર શ્રવણ હજી પૂરું કર્યું નથી. હવે બીજી શરત છે, શું છે? સહવાસ. હા, કરવું છે ને શરૂ. કેટલા વાગ્યા જુઓ? હવે એ સહવાસ વિશે આપણે આવતે વખતે વાત કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.